يا أيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في الأرض أو كانوا غزا لو كانوا عندنا ما ماتوا وما قتلوا ليجعل الله ذلك حسرة في قلوبهم والله يحيي ويميت والله بما تعملون بصير. એ ઈમાન લાવનારાઓ, તમે તેમના જેવા ન થાઓ કે જેઓ ઈમાનથી ફરી ગયા છે અને પોતાના દોસ્તોના સંબંધમાં જ્યારે કે તેઓ મુસાફરીમાં ગયા હોય અથવા જેહાદ કરવામાં રોકાયેલા હોય ત્યારે આ કહેવા લાગે છે કે જો તેઓ અમારી સાથે રહ્યા હોત, પાસે રહ્યા હોત, તો ન મોતથી મરણ પામતે અને ન માર્યા જતે. તેમના મનમાં અલ્લાહે આ વિચાર એ માટે પેદા કરી દીધો કે અલ્લાહ તેમના દિલોમાં પૂરી જિંદગી સુધી તેને અફસોસનું કારણ બનાવી દે. જો કે અલ્લાહ જ જીવાડે છે ને મારે છે, અને જે કામો તમે કરો છો તે બધા અલ્લાહ જોવે છે. અને તમે અલ્લાહના રાહમાં માર્યા જાઓ અથવા તમારા મોતે મરી જાઓ તો જે કાંઈ તેઓ ભેગું કરતા રહે છે તેના કરતા અલ્લાહની માફી તથા રહેમત વધારે સારી છે. અને જો તમે તમારા મોતે મરી જાઓ અથવા મારી નાખવામાં આવો તો અલ્લાહની હુઝુરમાં ભેગા તો ચોક્કસ કરવામાં આવશો. પછી એ રસૂલ, અલ્લાહની રહેમતના કારણે તેમની સાથે નરમ ભર્યું વર્તન ચલાવ્યું, પણ જો તું તુંદ મિજાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી ક્યારનાય વિખેરાઈ ગયા હોત, જેથી હજી પણ તું તેમના ઓહદની લડાઈમાં નાસી જવાના ભૂલથી દરગુજર કર અને તેમના માટે માફીની ચાહના કર તથા તેમની સાથે પહેલાની જેમ મામલાઓમાં સલાહ મશવરા કર્યા કર. અને સલાહ કર્યા પછી જ્યારે કોઈ વાતનો મજબૂત નક્કી ફેંસલો તું કરી લે તો બેશક અલ્લાહ પર ભરોસો રાખીને તેમ કર. બેશક અલ્લાહ ભરોસો રાખનારાઓને દોસ્ત રાખે છે. એ મુસલમાનો, યાદ રાખો કે અગર અલ્લાહ તમારી મદદ કરશે તો તમારા ઉપર કોઈ પણ જીત મેળવનાર નથી, અને જો તમને તે છોડી દેશે તો પછી એવો કોણ છે જે તેની ખિલાફ તમારી મદદ કરશે. ને મોમિનોને લાઝિમ છે કે અલ્લાહ ઉપર જ આધાર રાખતા રહે. વમા કાન લિનબી અન યગુલ વમન યગુલ યતિ બિમા ગલ યોમ અલ્કિયામા થુમ્મ તુવફા કુલ્લુ નફસિમ મા કસબત વહુમ લા યુઝલમૂન. અને કોઈ નબીનું એક કામ નથી કે તે ગનીમતના માલમાંથી કોઈ વસ્તુ બેઇન્સાફભરી રીતે પચાવી પાડે, લઈ લે. અને જે કોઈ છુપી રીતે કોઈ વસ્તુ પચાવી પાડશે, હજમ કરશે, તો કયામતના દિવસે તેને તે જાહેર કરવી પડશે. પછી દરેકને તેના કામોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના ઉપર કાંઈ પણ જુલમ કરવામાં નહીં આવે. اتبع رضوان الله كمن باء بسخط من الله ومأواه جهنم بئس المصير. શું તે માણસ જે અલ્લાહની મરજી મુજબ ચાલે છે તે તેના જેવો હોય છે કે જેણે અલ્લાહની નારાજી પોતા માથે લીધી હોય અને તેનું ઠેકાણું જહન્નમ હોય? ને તે ઘણું જ ખરાબ પાછા ફરવાનું ઠેકાણું છે. તેમના તો અલ્લાહની પાસે મોટા દરજ્જા ને મર્તબા છે અને તેઓ જે કાંઈ કરે છે તે અલ્લાહ જોવે છે. الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. بشك الله ہے મોમિનો પર મહાન અહેસાન કર્યો જ્યારે તેઓમાંથી જ એક નબી ઊભા કર્યા જે તેમની સમક્ષ અલ્લાહની આયતો પડે છે તથા તેમને પાક કરે છે ને કિતાબ તથા હિકમત યાની કે સારું નરસું પારખવાનું ઇલ્મ શીખવે છે. જો કે તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમાં હતા, ભટકેલા હતા. એ મુસલમાનો, શું જ્યારે તમારા ઉપર જંગે ઓહદમાં એવી મુસીબત આવી પડી કે જેનાથી ખરેખર બમણી મુસીબત બદરની લડાઈમાં તમે પોતે જ નાસ્તિકોને પહોંચાડી ચૂક્યા હતા, ત્યારે ગભરાઈ જઈને તમે એવું કહેવા લાગ્યા છો કે આ મુસીબત ક્યાંથી આવી પડી? એ રસૂલ, તું કહે કે એ તમારા પોતાના તરફની છે, કારણ કે જો તમે રસૂલની નાફરમાની ન કરતે તો આ મુસીબત આવી પડતે નહીં. બેશક અલ્લાહ દરેક ચીજ ઉપર પૂરેપૂરો કાબૂ ધરાવનાર છે. અને જે કઈ મુસીબત તમારા ઉપર તે દિવસે પડી કે જે જંગે અહદના દિવસે બે ટોળા સામસામે આવી ગયા હતા, તે અલ્લાહના હુકમથી આવી હતી અને તે એ માટે હતી કે અલ્લાહ મોમિન કોણ છે તે જાણી લે. يَقُولُ بِأَفْوَاهِهِمْ مَا لَيْسَ فِي قُلُوبِهِمْ والله اعلم بما يكتمون. અને તેમને પણ જાણી લે કે જેઓ મુનાફિક હતા, ઢોંગીઓ હતા, અને તેમને કહેવામાં આવ્યું કે આવો અને અલ્લાહની રાહમાં લડો અથવા દુશ્મનોને ટાળો, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે જો અમને લડતા આવડતું હોત તો ચોક્કસ અમે તમારો સાથ આપતે. તે મુનાફિકો, દંભીઓ તે દિવસે ઈમાન કરતા કુફ્ર યાની કે બેઈમાનીની વધારે નજદીક હતા. તેઓ પોતાના મોઢેથી એવું કહે છે કે જે કાંઈ તેમના દિલમાં નથી હોતું. જો કે તેઓ જે કાંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે.